سورہ احقاف سورہ نمبر 46 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی حامیم تنزیل الكتاب من اللہ العزیز الحکیم حامیم آ کتاب زبردست حکمت والا اللہ طرف تھی اتری چھے ما خلقنا السماوات والأرض وما بينهما إلا بالحق وأجل مسمى والذين كفروا عما أنذروا معرضون اموئے آسمانو تتھا زمین انے جے کائیں تے بینی وچے چھے તે બધું નથી પેદા કર્યું પણ સાચા હેતુ ને મકસદ માટે ને એક નક્કી કરેલી મુદ્દત માટે ને જે લોકો ઈમાન નથી લાવ્યા તેમને તે વસ્તુઓ થકી બીવડાવવામાં આવે છે તેનાથી તેઓ મોઢું ફેરવી લે છે أم لهم شرك في السماوات ائتوني بكتاب من قبل هذا أو أثارة من علم إن كنتم صادقين أي رسول تو کہے کہ بھلا تموئے وچار پن کریو کہ جے وستوں نے تمہیں اللہ نہ سوائے پکارو چھو મને દેખાડો કે જેમને તમે પોકારો છો તેઓએ જમીનમાં શું પેદા કર્યું અથવા તેઓએ આસમાનની પેદાઇશમાં પણ કંઈ ભાગ લીધો છે ને અગર તમે તમારા દાવામાં સાચા છો તો આ કુરાન પહેલાની એકાદ કિતાબ અથવા ઇલ્મથી ભરેલો કોઈ કલામ કોઈ બોલો મારી પાસે લઈ આવો ને તેના કરતા વધારે ગુમરા વધારે ભટકેલા કોણ હશે જે અલ્લાહને છોડીને એવાઓને પોકારે કે જે કયામત સુધી તેને જવાબ જ ના આપે તેમજ જેમને પોકારવામાં આવે છે તેઓ તેમના પોકારવાથી બેખબર પણ રહે અને કયામતના દિવસે જ્યારે બધા લોકોને ભેગા કરવામાં આવશે ત્યારે તે માબૂદો જેમની ઈબાદતો કરવામાં આવતી હતી તેવા માબૂદો જ તેવા ખુદાઓ જ પોતે જ તેમના દુશ્મન બની જશે અને તેમની જે ઈબાદત કરવામાં આવતી હતી તેનો પણ ઇનકાર કરશે અને જ્યારે તેમની સામે અમારી સાફ ને ખુલ્લી આયતો પડવામાં આવે છે ત્યારે જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ તેમની પાસે સત્ય આવ્યું ત્યારે તેના સંબંધમાં કહે છે કે આ તો ખુલ્લો જાદુ છે શું તેઓ એમ કહે છે કે આ કુરાનને રસૂલે ખુદે જ જોડી કાઢ્યું છે એ રસૂલ તું કહે કે જો મેં તે મારા તરફથી જોડી કાઢ્યું હોય તો પણ તમે અલ્લાહની સામે મારા કોઈ કામમાં નહીં આવો જે જે વાતો તે કુરાનના સંબંધી તમે ઉડાડો છો તેનાથી તે સારી રીતે જાણકાર છે મારી તથા તમારી વચ્ચે સાક્ષી ગવાહી આપવા માટે એ જ અલ્લાહ કાફી છે, ને તે સૌથી મોટો માફ કરનાર ને દયા કરનારો છે. وشهد شاهد من بني إسرائيل على مثله فآمن واستكبرتم إن الله لا يهدي القوم الظالمين. أي رسول تو کہے کہ ہوں رسولوں ماتھی ایک نو અને પહેલો જ રસૂલ નથી, અને હું એ પણ નથી જાણતો કે મારી સાથે કેમ વર્તવામાં આવશે, અને ન આ કે તમારી સાથે કેમ વર્તવામાં આવશે. હું તો ફક્ત મારા તરફથી જે વહી જે હુકમ કરવામાં આવે છે તેની જ તાબેદારી ને ફરમાબરદારી કરું છું, અને હું તો ફક્ત એક ખુલ્લો ડરાવનારો છું. એ રસૂલ તું કહે કે ભલા તમોએ આ વાતમાં પણ વિચાર કર્યો કે જો આ કુરાન અલ્લાહના તરફથી હોય અને છતાં તમે તેનો ઇનકાર કરો, અને વળી બની ઇસરાયલમાંથી એક સાક્ષીએ એવા એક કિતાબ ઉતરવાની સાક્ષી પણ આપી હોય ને તે ઈમાન પણ લાવ્યો હોય, તે છતાં તમે લોકો નાફરમાન વિરોધ કરનારા બની રહ્યા હો, તો પછી તમારા ઝાલિમ હોવામાં શંકા જ શું છે? અને બેશક અલ્લાહ ઝુલમગાર લોકોની રહેબરી સીધા રસ્તા તરફ દોરવણી નથી કરતો. وَإِذْ لَمْ يَهْتَدُوا بِهِ فَسَيَقُولُونَ هَذَا إِفْكٌ قَدِيمٌ. અને ન માનનારાઓ ઈમાનદારોના સંબંધમાં કહે છે કે આ રસૂલ જે કાંઈ લાવ્યો છે તે સારું હોત, તો આ લોકો તેના તરફ અમારાથી પહેલ કરતે નહીં, કારણ કે તેઓ કુરાન થકી હિદાયત મેળવવા ચાહતા નથી. એટલે તેઓ એ જ કહેશે કે આ તો જૂના વખતનું જૂઠાણું છે. અને આ કુરાન ઉતરવા પહેલા મૂસાની કિતાબ જાહેર થઈ ચૂકી હતી કે જે રસ્તો દેખાડનારી ને રહેમત હતી, અને આ અરબી ઝબાનમાં હોય મૂસાની કિતાબની સચ્ચાઈને ટેકો આપનારી છે કે જેથી જે લોકો ઝુલમગાર છે તેમને ડરાવે અને નેકી કરનારાઓને ખુશખબર આપે. બેશક જે લોકો એમ કહે છે કે અમારો પાલનહાર અલ્લાહ છે, પછી એ ઉપર અડગને મજબૂત રહે છે, તો તેમને ન તો કાંઈ ડર રહેશે અને ન તો તેઓ ઉદાસ ને ગંભીર થશે. એ જ લોકો જન્નતીઓ છે, તેમાં તેઓ હંમેશના રહેનારા છે. આ બદલો તેઓ જે સારા કામો કરતા હતા તેનો છે. وحمله وفصاله 30 شهرا حتى إذا بلغ أشده وبلغ 40 سنة قال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين. અને અમોએ ઇન્સાનને તેના માતા પિતાના સંબંધમાં ભલાઈ ને એહસાન કરવાનો હુકમ આપ્યો છે, કારણ કે તેની માએ તેને દુઃખો સાથે પેટમાં રાખ્યો અને મુસીબત સાથે તેને પેદા કર્યો, અને તેના પેટમાં રહેવાની તથા દૂધ છોડાવવા સુધીની મુદ્દત 30 મહિના થઈ. અહીં સુધી કે જ્યારે તે પોતાની પૂરેપૂરી તાકાતે પહોંચી ગયો અને 40 વર્ષની ઉંમરે પહોંચ્યો, ત્યારે તેણે અર્જ કરી કે એ મારા પાલનહાર, મને એવી તૌફીક ને ઉત્તેજન આપ કે હું તારી તે બક્ષિસોનો શુકર માનું કે જે તે મારા પર તથા મારા માતા પિતા પર અતા કરી છે, અને હું કોઈ એવું નેક કામ કરું જે તને પસંદ પડે, અને મારા માટે મારી ઔલાદમાં નેકોકારો પૈદા કરી દે. બેશક હું તારી હુજૂરમાં રજૂ થાઉં છું, અને બેશક હું ફરમાબરદારો માંથી છું. જન્નતવાસીઓમાંથી આ એ જ લોકો છે કે તેમણે જે જે સારા કામો કર્યા છે તે અમે કબૂલ કરી લઈશું, અને તેમના ખરાબ અમલોથી અમે દરગુજર કરશું. આ સાચો વાયદો છે જે તેમનાથી દુનિયામાં કરવામાં આવ્યો હતો. وقد خلت القرون من قبلي وهما يستغيثان الله ويلك آمن إن وعد الله حق فيقول ما هذا إلا أساطير الأولين. અને તે માણસ કે જેણે પોતાના મા બાપને કહ્યું કે મને તો તમારા તરફ નફરત છે, શું તમે બે મને એ વાતથી બિવરાવો છો કે હું કબરમાંથી પાછો કાઢવામાં આવીશ? જો કે મારી પહેલા ઘણી પેઢીઓ પસાર થઈ ગઈ છે, પણ કોઈ પાછી જીવતી થઈ નથી. અને બે મા બાપ એ અલ્લાહ પાસે ફરિયાદ કરી મદદ માંગતા તેને કહેતા હતા કે અફસોસ તારી હાલત ઉપર, તું ઈમાન લઈ આવ, બેશક અલ્લાહનો વાયદો સાચો છે. પણ તે તો એ જ કહેતો રહ્યો કે આ તો ફક્ત આગલાઓની કિસ્સા કહાનીઓ છે. આ એ જ લોકો છે કે જેમના ઉપર સજાનું વચન સાબિત થઈ ચૂક્યું છે. તેમની અગાઉ થઈ ગયેલી જિન્નાતો અને ઇન્સાનોની કૌમની જેમ બેશક તેઓ હતા જ નુકસાન પામનારા, અને દરેક માટે તેમના આમાલોના હિસાબ મુજબ, તેમના કામોના હિસાબ મુજબ દરજ્જા છે. અને તે એ માટે કે અલ્લાહ તેમના કામોને પૂરેપૂરો બદલો આપે અને તેમના ઉપર કાંઈ જુલમ કરવામાં ન આવે. اليوم تجزون عذاب الهون بما كنتم تستكبرون في الأرض بغير الحق وبما كنتم تفسقون. અને જે દિવસે તે લોકો કે જેઓ ઈમાન નથી લાવ્યા જહન્નમ સમક્ષ લાવવામાં આવશે, ત્યારે તેમને કહેવામાં આવશે કે તમે દુનિયાની સંસારી જિંદગીમાં તો તમારા ભાગની સારી વસ્તુઓ લઈ ચૂક્યા ને તેનો ફાયદો ને લાભ પણ ઘણો ભોગવી ચૂક્યા, ને તમે જમીનમાં કારણ વગર બડાઈ ને અભિમાની રહેતા હતા તથા તમે જુલમ ને અત્યાચાર કર્યા કરતા હતા, તે કારણે આજે તમને બેઇજ્જત કરનારો હલકટ ભર્યો સજાનો બદલો આપવામાં આવે છે. وقد خلت النذر من بين يديه ومن خلفه ألا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم عظيم. أي رسول آدنا دوست હુદને યાદ કર, જ્યારે તેણે પોતાની કૌમને અહકાફમાં બીવરાવ્યા, યાની કે રેતવાળી જગ્યાએ ડરાવ્યા. જો કે તેની આગળના તથા પછી બીજા પણ બીવરાવનારા આવી ચૂક્યા હતા. એવી રીતે બીવરાવ્યા કે તમે લોકો અલ્લાહના સિવાય બીજા કોઈની ઇબાદત ન કરો, બેશક મને તમારા માટે મહાન દિવસના અઝાબની બીક છે. તો તેઓએ કહ્યું કે શું તું એ માટે આવ્યો છે કે અમને અમારા માબૂદોથી ફેરવી નાખે, માટે જો તું સાચાઓમાંથી હો તો જે વસ્તુથી અમને ડરાવે છે તે અમારા પર લઈ આવ. તો હુદે કહ્યું કે તેનું ઇલમ તો અલ્લાહ પાસે છે, અને હું તો સંદેશા સાથે મોકલવામાં આવ્યો છું તે જ પહોંચાડી રહ્યો છું, પણ હું જોઉં છું કે તમે એકદમ જાહિલ ને અજ્ઞાન લોકો છો. પછી જ્યારે તે લોકોએ પોતાના મેદાનો તરફ તે કુદરતના ગઝબ અઝાબને એક વાદળના આકારમાં આવતો જોયો, ત્યારે તેઓ કહેવા લાગ્યા કે આ એક વાદળ છે જે અમારા ઉપર વરસાદ વરસાવશે. તો હુદે ફરમાવ્યું, ના, બલકે એ તો કુદરતી ગઝબ છે, અઝાબ છે કે જેના માટે તમે ઉતાવળ કર્યા કરતા હતા, યાની કે એક વાવાઝોડું છે જેમાં દર્દ ભર્યો અઝાબ છે. કુલ શૈ ربها فأصبحوا لا يرى إلا مساكنهم كذلك نجزي القوم المجرمين. તે પોતાના પાલનહારના હુકમથી દરેક ચીજનો નાશ કરી નાખશે. પછી તેઓ એકાએક એવા થઈ ગયા કે તેમના ખાલી મકાન જ મકાન નજરે પડતા હતા. ને અમે ગુનેગારોને એવી જ રીતે બદલો આપ્યા કરીએ છીએ. અને સાચે જ અમોએ તેઓને તે જમીનમાં વસવાટ કરતા કરીને એવા હેસિયત વાળા બનાવી દીધા હતા કે તેવા હેસિયત વાળા તાકાત વાળા તમને તેમાં નથી બનાવ્યા. અને અમોએ તેમને પણ કાન તથા આંખો ને દિલો આપ્યા હતા. પછી જ્યારે તેઓ અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કરવા લાગ્યા ત્યારે ન તેમના કાન કામમાં આવ્યા ને ન તેમની આંખો તેમજ ન તેમના દિલો. અને જે સજાની જે અઝાબની તેઓ હસીને મજાક ઉડાવતા હતા તેણે જ તેમને ઘેરી લીધા. فلولا نصرهم الذين اتخذوا من دون الله قربانا آلهة بل ضلوا عنهم وذلك إفكهم وما كانوا يفترون. અને એ મક્કા વાસીઓ, સાચે જ અમોએ તમારી આજુબાજુની વસ્તીઓનો નાશ કર્યો અને તેને લગતી આયતો અમે અવારનવાર બયાન કરતા રહીએ છીએ કે કદાચ ને તેઓ સાચા રસ્તે પાછા ફરે. પછી તે લોકો કે જેઓએ અલ્લાહના સિવાય નજદીકી મેળવવાના મકસદથી માબૂદો બનાવી લીધા હતા તેમની મદદ કેમ ન કરી? બલકે તેઓ તો તેમનાથી ગાયબ જ થઈ ગયા. અને આજ તેમનું ઝૂઠ તથા તેમની હાથે ઉપજાવી કાઢેલી હકીકત છે. مصدقا لما بين يديه يهدي إلى الحق وإلى طريق مستقيم. અને તે સમયને યાદ કર જ્યારે અમોએ જિન્નાતોના એક ટોળાને તારી તરફ તારું કુરાનનું વાચન ધ્યાનથી સાંભળવા માટે ખેંચ્યું હતું. પછી જ્યારે તેઓએ તે સાંભળવા હાજર થયા તો એકબીજાને કહેવા લાગ્યા કે ખામોશ ને ચૂપ રહો. પછી જ્યારે તે વાચન પૂરું થઈ ચૂક્યું ત્યારે તેઓ અલ્લાહની સજાથી બિવરાવનારા બની પોતાની કૌમમાં પાછા ગયા ને ત્યાં જઈને કહેવા લાગ્યા કે એ અમારી કૌમ, અમે એક એવી કિતાબ સાંભળીને આવ્યા છીએ કે જે મૂસાની પછી ઉતારવામાં આવી છે. જે કિતાબ તેની આગળની કિતાબની સચ્ચાઈ ને ટેકો આપનારી છે અને સચ્ચાઈ તરફ તથા સાચા રસ્તા તરફ હિદાયત કરનારી છે. يا قومنا أجيبوا داعي الله وآمنوا به يغفر لكم عذاب أليم ومن لا يجب داعي الله فليس بمعجز في الأرض وليس له من دونه أولياء أولئك في ضلال مبين أي أماري قوم અલ્લાહના તરફથી બોલાવનારની વાત માનો ને તેના પર ઈમાન લઈ આવો, યાની કે કબૂલ કરો. અલ્લાહ તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને દુઃખ આપતા સજાથી બચાવી લેશે. અને જે માણસ અલ્લાહના તરફ બોલાવનારની વાત નહીં માને, તે જમીનમાં તેને હરગિજ લાચાર બનાવી નહીં શકે. અને તે અલ્લાહના સિવાય તેનો કોઈ કામને પૂરો કરનારો થશે નહીં. એ જ લોકો છે કે જે ખુલ્લી ગુમરાહીમાં છે. શું તેમણે આ નથી વિચાર્યું કે અલ્લાહ કે જેણે આસમાનો તથા જમીનને પેદા કર્યા છે અને તેના પેદા કરવાથી જરાય થાક્યો નથી, એ જ અલ્લાહ મુર્દાઓને પણ ફરી જીવતા કરી દેવાનો કાબુ ધરાવે છે. અને જે દિવસે તે લોકો કે જેઓ ઈમાન નથી લાવ્યા જહન્નમની સમક્ષ લાવવામાં આવશે ને તેમને કહેવામાં આવશે કે શું આ સત્ય હક નથી, ત્યારે કહેશે કે અમારા પાલનહારની કસમ આ ચોક્કસ સાચું છે. ફરમાવશે કે તમે ઇનકાર કર્યા કરતા હતા, તે કારણે હવે સજાની મજા ચાખો. માટે એ રસૂલ, તું પણ એવી ધીરજ સબર રાખ જેવી કે રસૂલોમાંથી ઉલુલ અઝમ યાની કે મહાન હિંમત વાળા રસૂલોએ ધરી હતી, અને તેમના માટે સજાની ઉતાવળ ન કર. જે દિવસે આ લોકો તે અઝાબને જોશે કે જેનો તેમને વાયદો કરવામાં આવે છે, ત્યારે તેમને એવું લાગશે કે દિવસના એક કલાક કરતા વધુ સમય તેઓ દુનિયામાં રોકાણા ન હતા. એ રસૂલ, તારો સંદેશો પહોંચાડવો જ બસ છે. શું નાફરમાન લોકો સિવાય બીજા કોઈ નાશ પામશે?